સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિતં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સદ્ધર્મભક્તે રવનં વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણો ખિલ મંગલમ નઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના માક્ષરવદી નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં રાત્રિને સમયે બિરાજમાન હતા ને ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી ને બીજા સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે, ભગવાનનો નિશ્ચય બે પ્રકારનો છે, એક સવિકલ્પ ને બીજો નિર્વિકલ્પ, અને તે બેમાં પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભેદ છે, તે બે મળીને 6 ભેદ થયા, તેના લક્ષણ પૃથક પૃથક કરીને કહો. પછી તેનો ઉત્તર પરમહંસ વતે થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે સવિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ ભેદ તો એ છે જે ભગવાન જે તે અન્ય મનુષ્યની બરોબર કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન એ આદિકને વિશે પ્રવર્તે ત્યાં સુધી તો ભગવાનનો નિશ્ચય રહે, પણ જો વધારો કરે તો ન રહે. અને મધ્યમ ભેદ તો એ છે જે મનુષ્ય થકી બમણા કામાદિકને વિશે અધિક પ્રવર્તે ત્યાં સુધી પણ નિશ્ચય રહે. અને ઉત્તમ ભેદ તો એ છે જે ભગવાન ગમે તેવું નીચ જાતિની પેઠે આચરણ કરે તથા મદ્ય, માંસ, પરસ્ત્રી, ક્રોધ, હિંસા ઇત્યાદિ ગમે તેવું આચરણ કરે તો પણ સંશય થાય નહીં, કેમ જે એ ભક્ત ભગવાનને એમ જાણે છે જે ભગવાન તો સર્વના કરતા છે ને પરમેશ્વર છે ને સર્વના ભોગતા છે, માટે જે જે ક્રિયા પ્રવર્તે છે તે અન્વયપણે નિયંતા રૂપે કરીને સર્વને વિશે રહ્યા જે ભગવાન તે થકી જ પ્રવર્તે છે. તો એ તો કંઈક થોડીક એવી નીચ જેવી ક્રિયા કરી તેણે કરીને એમને કાંઈ બાધ નથી, કેમ જે એ તો સર્વ કરતા છે. એવી રીતે ભગવાનને વિશે સર્વેશ્વરપણું જાણે માટે એને ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળો ભગવદ્ ભક્ત કહીએ. અને હવે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભક્ત કયો તો ભગવાનને સર્વ શુભ અશુભ ક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે જે સર્વ ક્રિયાને કરે છે તો પણ અકર્તા છે, કેમ જે એ ભગવાન તો બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મ કેવું છે તો આકાશની પેઠે સર્વને વિશે રહ્યું છે ને સર્વની ક્રિયાઓ તેને વિશે જ થાય છે. એવું જે બ્રહ્મપણું તે ભગવાનને વિશે જાણે, જેમ રાસ પંચાધ્યાયીમાં સુખજી પ્રત્યે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો જે છે, ધર્મરક્ષક ભગવાનનો અવતાર તેણે પરદારાનો સંગ કેમ કર્યો, ત્યારે તેનો ઉત્તર સુખજીએ કર્યો છે, શ્રીકૃષ્ણ તો અગ્નિની પેઠે તેજસ્વી છે, તે જે જે શુભ અશુભ ક્રિયાને કરે છે તે સર્વે ભસ્મ થઈ જાય છે. એવી રીતે ભગવાનને નિર્લેપ એવા બ્રહ્મરૂપ જાણે તેને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને શ્વેતદ્વીપની જે અને શ્વેતદ્વીપને વિશે રહ્યા જે ષડ ઉર્મિએ રહિત એવા જે નિરન મુક્ત તે જેવો પોતે થઈને વાસુદેવની ઉપાસના કરે તેને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ અને અષ્ટ આવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે મહારાજ, એવી રીતે નિશ્ચયના ભેદ તે શાણે કરીને થયા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્યારે મુમુક્ષુ પ્રથમ ગુરુ પાસે આવે ત્યારે વક્તા જે ગુરુ તેને વિશે દેશ કાળ સંગ દીક્ષા ક્રિયા મંત્ર શાસ્ત્રાદિકનું જે જે શુભ અશુભપણું તથા પોતાની જે શ્રદ્ધા તેનું જે મંદ તીક્ષ્ણપણું તેણે કરીને એવા ભેદ પડી જાય છે. માટે સારા દેશકાળાદિકને સેવવા તથા વક્તા પણ શુદ્ધો શાંત હોય ને તેમાં કોઈ દોષ ન હોય તે સમયે તે થકી જ્ઞાન સાંભળવું. ત્યારે વળી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે કદાચિત કોઈ યોગે કરીને કનિષ્ઠ નિશ્ચય થયો હોય તેને પાછો વળી ઉત્કૃષ્ટ નિશ્ચય થાય કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે જો શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉપજે તથા રૂડા દેશાદિક પ્રાપ્ત થાય તથા ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા વક્તા મળે તો સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય, નહીં તો જન્માંતરે કરીને ઉત્કૃષ્ટ નિશ્ચયને પામે. ઇતિ વચનામૃતમ લોયાનું 12મું વચનામૃતમ જે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. શું જીવરાજ ભગત? મગન ભગત બરાબર બરાબર. સુરેશ ભગત. ડોક્ટર સાહેબ શું કહો? દયા ભગત. સરસ. છેલ્લે વચનામૃત સરસ છે. છ પ્રકારના નિશ્ચયનું નામાભિધાન કરેલું છે. પહેલાં તો વિચાર એ આવે કે મહારાજ આ વચનામૃત કહીને આપણને શું સમજાવવા માગે છે, કે પ્રયોજન તો હશે ને. ખાસ કરીને બહુ ઊંડાણપૂર્વક મહારાજે આમાં તાત્પર્ય નિરૂપણ કર્યું છે. ભગવાનને સૌ કોઈ ભજતા હોય, ભગવાનની ભક્તિ કરતા હોય, ભગવાન છે એવું માનતા હોય, પણ ભજવાની રીત ભગવાન છે અને ભગવાન મારા છે એવી માન્યતા ક્યાં સુધી કોની ટકી રહે, અને કોણ એ માન્યતાને તોડનાર વિઘાતક પરિબળ છે. નિશ્ચયની પ્રક્રિયાની અંદર અહીંયા મહારાજે એવું કીધું છે, નિશ્ચય એટલે આમ તો સામાન્ય અર્થ ઘણી વખત આપણે વાત કરી છે, ચૂંટવું, ચી ચય ધાતુ, ચયન કરવું. બગીચામાં ફૂલ ખીલેલા હોય તો એને આપણે ચૂંટીએ, પણ ચૂંટવામાં પાછા શું આપણે દ્રષ્ટિમાં હોય? સારા ખીલેલા હોય, સુગંધી હોય, તાજા હોય, કળિયું બાજુમાં જ હોય ને એક ખીલેલું ફૂલ હોય તો આપણે એમાંથી લઈએ, ચૂંટીએ ક્યાં? ખીલેલું. ઝાઝા હોય એમાંથી એકને પસંદ કરવા, ચી ચય ધાતુ ઉપરથી નિશ્ચય શબ્દ બન્યો છે. ની ઉપસર્ગ છે, નિશેષણ અનેન ચિયતે ઇતિ નિશ્ચય. સારી રીતે બહુ કાળજીપૂર્વક એનું પસંદગી કરવી, બધાય પાસાનો સર્વાંગી તપાસ કરીને પછી એની પસંદગી કરવી. પસંદગી કરવી એટલે માત્ર આ સારા છે એવું નહીં, નિશ્ચયની પ્રક્રિયા એ જીવ અને અંતઃકરણ અને બુદ્ધિની સાથે સંબંધ ધરાવે છે. ભગવાન સાથેનો સંબંધ બાંધવાની પ્રક્રિયા એ નિશ્ચય છે. તો ભગવાનની ભક્તિ કરનારા ભક્ત એ ભગવાન સાથે કેવા પ્રકારનો સંબંધ બાંધીને એમની આરાધના ઉપાસના ભક્તિ કરે છે, કેવા પ્રકારનો સંબંધ એ પરમેનન્ટ ક્યારેય પણ તૂટે નહીં એવો છે, કેવા પ્રકારે આપણે ભગવાનને માનતા હોઈએ, સંબંધ બાંધ્યો હોય તો એમાં તૂટવાની સંભાવનાઓ છે. ઊંડાણપૂર્વક મહારાજને એ સમજાવવું છે આ વચનામૃતના માધ્યમથી કે કયો સંબંધ કાયમી ભગવાન સાથેનો ટકે, કેવા પ્રકારની માન્યતા એ પરમેનન્ટ છે, કેવા પ્રકારે ભગવાન સાથેનો સંબંધ આપણે કેળવો હોય તો એમાં કંઈક કંઈક તૂટવાની, ઘસાવાની, વિક્ષેપ થવાની સંભાવનાઓ છે. ભગવાન સાથે ભક્તનું જોડાણ એ બહુ મહત્વનું છે. જેમ આ લોકની અંદર એકાબીજાના સંબંધ બંધાય છે એટલે પછી એના વ્યવહારો, એના પ્રત્યેનું વર્તન, વાત, વિચારો, ક્રિયાઓ બદલે કે નહીં? તુરંત દરેક બાબતમાં સંબંધ એક નક્કી થઈ ગયો કે આ મારા, અને હું એનો. એટલે તત સુખે સુખિત્વમ, તત દુઃખે દુઃખિત્વમ. તો એમાં લોહીનો સંબંધ જ્યાં હોય ત્યાં તો સહજ રીતે આ પ્રક્રિયા તો સામાન્યપણે હોય, લોક વ્યવહારમાં એવું જ હોય. પણ એક દીકરો છે, એનો સંબંધ કોઈ અન્યની સાથે કરવામાં આવે તો એમાં લોહીનો સંબંધ તો નથી, પણ ખાલી પ્રક્રિયા શું કરી, લોક વ્યવહારની રીતે શાસ્ત્રની પરંપરા મુજબ જે કાંઈ સંસાર વ્યવહારની અંદર વિધિ કરવામાં આવતો હોય, સંબંધ બાંધો, પછી પેલું જે રૂપિયો હોય, શું હોય, નાળિયેર, જે વિધિના ભાગરૂપે એ પ્રક્રિયા કરતા હો, તો સામાન્ય રીતે લૌકિક પ્રક્રિયા ગણો તો કેવી હોય, સામાન્ય જ હોય. પણ એ કમિટમેન્ટ થઈ ગયા પછી આ પરિવારના સભ્યો છે અને સામે પરિવારના સભ્યો છે, એ બેની સાથે માનસિકતા, એનું વલણ, વાત વ્યવહાર એ બધાય બદલી જાય કે નહીં? ખાલી વાત શું થઈ, સંબંધની એક પ્રક્રિયા બંધાણી, અને એ પ્રક્રિયાના માધ્યમથી એકબીજાના મનમાં નક્કી શું થયું કે આ હવેથી અમારા છે. પછી એમાં દરેકની કક્ષા પ્રમાણે વેવાય હોય તો સામે વેવાય, પતિ પત્ની હોય તો એ રીતે, પણ અમારા છે એવું જ્યારે નક્કી થાય એટલે પછી એના સુખમાં દુઃખમાં સારા નરસા કોઈ પણ પ્રસંગમાં સહજ રીતે સુખ દુઃખમાં સહભાગી થાય. ભગવાન સાથેનો સંબંધ નિશ્ચયની પ્રક્રિયામાં ખાલી ભગવાન આ છે એટલું નિશ્ચયની પ્રક્રિયામાં પૂરું નથી, પણ આ ભગવાન મારા છે અને હું એનો છું. ઘણી વખત ભક્ત એ ખાલી દાવો કરે ભગવાન મારા છે, પણ હારે ભગવાનની સાથે વાદ પણ દાવો વાદ સામે વાદ પણ એવો કરવો જોઈએ કે હું ભગવાનનો છું. જો કેવળ ભગવાન મારા છે એવું જ સાધક ભક્ત માને તો ભગવાનને પોતા માટે વાપરશે, પોતાને ભગવાન માટે નહીં. શું કરશે? ભગવાનને પોતા માટે કંઈક ને કંઈક, ભગવાન હવે એટલું કરી દેજો, હવે એટલું કરી દેજો, હવે એટલું કરી દેજો, એના થાય એટલે એ કરવાના છે. એ તો મહારાજે બિરુદ લીધું છે, માગી લીધું છે, પણ હું ભગવાનનો છું અને ભગવાન મારા છે, આ પરસ્પરનો જ્યારે સંબંધ દ્રઢ થાય છે ત્યારે ભક્તના માટે ભગવાન માટે કાંઈ ન કરવું એવું હોતું જ નથી. અને આવો નિશ્ચય જેને થયો છે એવા જે ભક્ત માટે ભગવાનને કાંઈ ન કરવું એવું કંઈ હોતું જ નથી. વિશેષ આપે છે ઇતિહાસ પુરાણની કથાઓની અંદર એ જ બતાવે છે. આ જગતની કામનાથી કોઈ પરમાત્માની આરાધના ભક્તિમાં પ્રવૃત્ત થયા હોય, જોડાયા હોય, પણ જ્યારે સમય આવ્યો ત્યારે એ પરમ સ્વરૂપની આરાધના ભક્તિના પરિણામ સ્વરૂપે એના અંતઃકરણની અંદર આ જગતની કામના કોઈ બચી ન હોય, ઈચ્છા ન રહી હોય, પ્રગટ થઈને ભગવાન એને માગવાનું કહે તો માગવાને બદલે બસ તવ અનુગ્રહ કાંક્ષા એક એવા, તમારા અનુગ્રહ, તમારો રાજીપો, તમારી પ્રસન્નતા હોય એવું હું કરતો રહું, એ જ એક કામના. માગવાનું કહે છતાંય પણ માગે નહીં તોય ભગવાન, જ્યારે એમણે એ સાધનની શરૂઆત કરીને ભગવાનને માર્ગે પગલા માંડ્યા ત્યારે એની પૂર્વ સંકલ્પના જે હતી એને પણ પરમાત્મા ક્યારે અન્યાય કરતા નથી. ધ્રુવજી, નારદજી આ બધાની કથાઓ વ્યાસ ભગવાને ભાગવતમાં લખી છે. નારદજીને, ધ્રુવજીને એવું જ હતું, પ્રહલાદજીને ભગવાનની આરાધના ભક્તિ હતી. નારદજી મળ્યા, રાજ મેળવવા માટેની વાત કરી તો કે ભગવાનનું તપ કરવું, માતાએ એવું કીધું, અને ભગવાનનું ભજન કરતા કરતા, તપ કરતા કરતા પછી તો અંતરમાંથી જગતની ઈચ્છાઓ જતી રહી, પ્રસન્ન થઈ અને ભગવાને દર્શન દીધા. તપ એવું કર્યું હતું ને તો ભાગવતમાં ધ્રુવ સ્તુતિમાં એવું આવે છે, કંઠ રૂંધાઈ ગયો. ભગવાને શંખ હતો ને એ ધ્રુવજીના ગાલે અડાડ્યો અને વાંચા ફૂટી અને ભગવાનની સ્તુતિનું ગાન કર્યું. ધ્રુવ સ્તુતિ એને કહેવાય છે. અને એ ગાન કર્યું ત્યારે ભગવાન પાસે એણે કોઈ આ જગતની કામના, માગણી એ કરી નહીં, અને છતાંય ભગવાને અવિચળ રાજ આપ્યું, અવિચળ સ્થાન આપ્યું, અને ભગવાનની ભક્તિ તો મળી છે. કાંઈ જોતું જ નથી, તોય બીજ રૂપે જે પહેલો સંકલ્પ હતો ને ભગવાન એ પોતાનું ગૌરવ એમાં અનુભવે છે. જગતના જીવને એવું ભગવાન બતાવે કે મારા માટે કોઈ એટલું કરનારો હોય ને તો જગત જેની નોંધ લે છે ને એ પણ હું આપું છું. જગતની દ્રષ્ટિમાં શું હોય? આ જગતની સંપત્તિ, વૈભવ, સત્તા, સ્થાન, પદ, પ્રતિષ્ઠા, દરજ્જો, એ જો. તો ભગવાન પોતાના ભક્તને એનાથી પણ વંચિત રાખતા નથી, આપે છે. ભગવાનની આવી રીતે આરાધના ભક્તિ કરનારા જે ભક્ત છે એના માટે જ બધું જ કરવું એ ભગવાનને સતત આલોચ હોય છે. પણ એક વખત પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ ભાવથી, પૂર્ણ વિશ્વાસથી એનામાં ભળવાની પ્રક્રિયા તો પહેલાં કોણે કરવી પડે? શરૂઆત આપણે કરવી પડે. અને એક વખત એ પ્રક્રિયાની પરીક્ષામાંથી પાર ઉતર્યા પછીની તમામ જવાબદારી એ પરમાત્મા પોતે આપણે કહીએ નહીં ને તો પણ એ કરવા માટે સદાયને માટે ઉત્સુક હોય છે. આ વચનામૃતની અંદર નિશ્ચયના છ પ્રકારની વાત મહારાજે કરી છે. ભગવાન સાથેનો સંબંધ, નિશ્ચય એટલે મારાપણાનો, એ મારા અને હું એનો, એ કયા પ્રકારનો વેલિડ ગણાય, કયા પ્રકારનો થોડો અનવેલિડ અથવા તો થોડો ડેમેજની સંભાવનાઓ અથવા તો ઊંચાઈ નીચી કેટેગરીમાં આપવી હોય તો એમાંય વિભાગ બતાવ્યા. બે પ્રકાર મુખ્ય છે, સવિકલ્પ નિશ્ચય અને નિર્વિકલ્પ નિશ્ચય. એ બંનેના પાછા ત્રણ ત્રણ ભેદ છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. પરમાત્મા સાથે બુદ્ધિમાં, જીવમાં પોતાપણાનો જે સંબંધ પ્રસ્થાપિત કરવો એ નિશ્ચયની પૂર્વ ભૂમિકા છે. ખાસ કરીને સત્સંગમાં પ્રારંભિક સંબંધની પ્રક્રિયા પણ એવી જ હોય. વ્યવહારિકની રીતે હરિભગત હોય અથવા તો કોઈ સજ્જન હોય, ગુણભાવવાળા દેવી આત્મા હોય, ક્યારેક કોઈ હરિભક્તોના સંતોના યોગે કરીને એમને ભગવાનની ઓળખાણ થાય અને ભગવાનનો આશરો સ્વીકારવાનું કહે, થોડા ભગવાનના શરણાગતિ આશરાના મહિમાની વાત કરે અને એમ કહી કે ભગવાનની તમે શરણાગતિ સ્વીકારો, કંઠી બાંધો, તો કદાચ એને એટલું ભગવાન સંબંધી કોઈ જ્ઞાન ન હોય, બીજી કાંઈ ખબર ન હોય, સત્સંગની રીત કે પ્રણાલિકાની પણ એને એટલી બધી ખબર ન હોય, પણ સંતોના માધ્યમથી એ ભગવાનની શરણાગતિ સ્વીકારે, કંઠી બાંધે, ભગવાનનો આશરો કરે, તો એ શું થયું? ભગવાનનો સંબંધ થઈ. એટલે બે પ્રકાર છે ભગવાનના સંબંધમાં પણ. એક તો સ્થૂળપણે ભગવાનનો સંબંધ છે અને બીજો છે સૂક્ષ્મ સંબંધ છે. નિશ્ચયની પ્રક્રિયામાં સૂક્ષ્મ સંબંધની ભૂમિકા ઉપર આ બધું કાર્ય થાય છે. અને સૂક્ષ્મ સંબંધ એ બુદ્ધિમાં, મનમાં અને જીવમાં હોય છે. સ્થૂળ સંબંધ એ વિધિ વિધાન અને ક્રિયાકલાપમાં હોય છે. ખોટા નથી, ભગવાનની ઉપાસના ભક્તિ આશરો કરવો હોય તો એમણે સ્થૂળ સંબંધની પ્રક્રિયા પણ પૂર્ણ કરવી એ પૂર્વ શરત છે. પૂજા આપણે કરીએ આમ તો શાસ્ત્રનો વિધિ છે. ભક્તિ સંપ્રદાયની અંદર જે જે આચાર્યો થયા અને એમણે પૂજા વિધિના પ્રકારો બતાવ્યા, તો પૂજાના અધિકાર માટે અમુક વિધિ બતાવી. મહાપૂજા કરીએ તો પહેલા સ્નાન વિધિ આવે, તો સ્નાન કર્યું હોય, ત્યાર પછી શિખાબંધન વિધિ આવે. ભગવાનની પૂજાના અધિકાર માટે શિખા હોવી એ અનિવાર્ય છે. ટાઇલ પડી ગઈ હોય તો ખાલી હાથ રાખવો રખાવતા ને. અધિકાર માટે, પૂજાને માન્ય ગણવા માટે, અથવા તો આપણે પૂજા વિધિમાં જે જપ કરીએ છીએ, પૂજન કરીએ છીએ, એને પૂર્ણ ફળદાયી બનાવવા માટેની આ પૂર્વ શરતો ક્વોલિફિકેશન છે કે આ એટલું એટલું હોય તો એને પૂજાનો અધિકાર, જનોઈ ધારણ કરવાની વિધિ આવે. ત્યાર પછી યજમાન ભાલે તિલકમ કુરિયાત, યજમાનના ભાલે તિલક. એટલે શિક્ષાપત્રી ભાષ્યમાં પણ કીધું કે તિલક ધારણ કર્યા વિના કરેલો જપ એ ફળદાયી થતો નથી, પૂજા પરિપૂર્ણ થતી નથી, એ માન્ય ગણાતી નથી. ત્યાં સુધી કીધું કે કદાચ ચંદન કે કુમકુમ ન હોય તો સ્નાન કરવા માટે તળાવે ગયા હોય તો તળાવની શુદ્ધ અને પવિત્ર માટી હોય તો એ માટીથી તિલક કરવું. કદાચ એવી માટીની સાનુકૂળતા કે પવિત્રતા ન હોય તો છેવટે બાકી પાણીથી તિલક કરીને, તિલક ધારણ કરીને ભગવાનની પૂજા કરવી. હવે આપણે શું છે, આ બધો સત્સંગ હવે ગોઠણે ગોઠણે પૂજ્યો ને, કેટલો થઈ ગયો? પણ હવે ક્યાંક સંપ્રદાયના મૂળ ગ્રંથોનું અધ્યયન કરે, એનું શ્રવણ કરે, તો આ બધી રીત વિધિ એ ખબર હોય. નહીંતર ઘણાને તિલક ચાંદલો ન કરતા ને પૂછીએ કે પૂજા તો કરવાની, કરું છું ને કે પૂજા રોજ કરું, પણ શિક્ષાપત્રી વાંચીએ ને તો એમાં ન આવે. એમાં ઘણા હોય તો ખાલી ચાંદલો જ કરે. તો મહારાજે ચાંદલો કરવાનું કોને કીધું છે? કોને કીધું છે? ઉદ્ધવ પુંડ તિલક કોને કરવું? કેવળ કુમકુમનો ચાંદલો કોને કરવો? અસત્શુદ્ર હોય, સત્શુદ્ર હોય એને કેવળ ચાંદલો કરવો. તો આનાથી આપણે આપણી કક્ષાને હું કઈ જગ્યાએ, મહારાજે કેટલી બધી બહુ સુંદર સ્પષ્ટતા કરી છે બધી. એટલે ભગવાનની પૂજા અને ભક્તિ માટેની પ્રક્રિયાઓ, જે કંઈ ક્રિયાકલાપો કીધા છે એ વ્યર્થ નથી, બહુ હેતુપૂર્વકના છે. કદાચ આપણી બુદ્ધિમાં ઘણા એમ કહેતા હોય ને કે અમે એ ટીલા ટપકા માન્ય નહીં, અમારો હૃદય સાચો. લે, ભારત વર્ષના ઋષિ મુનિઓનું અધ્યાત્મ દર્શન એટલું બધું સમૃદ્ધ હતું ને, અત્યારે આધુનિક યુગની ટેકનોલોજી એને હજી માપી શકતી નથી. આ કોરોના આવ્યો તો આને અડવું, આને ન અડવું, એટલું અંતર જાળવવું, તો એ સ્વામિનારાયણ ભગવાને સ્પર્શાસ્પર્શનો વિવેક તો એટલે વર્ષો પહેલા કીધો છે કે નહીં? ગામને બહાર અમુક વાસ બધાય હોય તો સહજ રીતે ગ્રામ્ય જીવનની પ્રણાલિકા પ્રમાણે એમનો સ્પર્શ ન કરતા હોય, સ્નાન કરતા હોય, એમના વાસણ જુદા રાખતા હોય. કારણ કે ગામમાં પશુ મૃત્યુપાયમાં હોય કે કાંઈ પણ હોય તો એમનું તમામ પ્રકારની જે કાંઈ વ્યવસ્થાઓ હોય એ સંભાળતા હોય, તો સહજ રીતે એની બોડી, એના કપડાં, એના જમ્સ હોય કે નહીં, એટલે એમને ઇફેક્ટ ન થતી હોય. પણ સામાન્ય બીજા હોય તેને તો, એ તો આપણા ઋષિ મુનિએ કીધું હતું, આ તો દુનિયાને કોરોના કરાવ્યું છે કે નહીં, કે કોઈનો તમે સ્પર્શ ન કરો, અંતર જાળવો. તો એ જ આ બધું આપણા ઋષિ મુનિઓ શાસ્ત્રમાં તો એ રીત બતાવી છે. શારીરિક સુરક્ષા, માનસિક આધ્યાત્મિક સુરક્ષા, તંદુરસ્તી જળવાય, એક એક વિધાનો કદાચ આપણી સામાન્ય બુદ્ધિમાં સમજાય નહીં અથવા તે ઉતરે નહીં, તો એનો અર્થ એવો નથી કે એ બધું હંબક છે, ખોટું છે, કાલ્પનિક છે. કોઈ પણ પ્રક્રિયા અને વિધિ વિધાનો એ માનવ જીવનની સુરક્ષાને છીનવી લેવા માટે કે એને ગુલામ બનાવવા કે પરાધીન કરવાના પ્રયોજનથી નથી, સમાજ જીવનની સુખાકારી, અધ્યાત્મ જીવનની સેફ્ટી, ઉન્નતિ, વિકાસ એ બધાને કેન્દ્ર સ્થાને રાખીને આ એક એક વિધાનો કરેલા છે. એટલે એક તો સ્થૂળ સંબંધ છે અને બીજો સૂક્ષ્મ સંબંધ છે. સ્થૂળ ક્રિયાકલાપ એ પણ મહત્વના છે અને સૂક્ષ્મ સુધી પહોંચવું એ એનું પરિણામ છે. મંદિરમાં ભગવાન ઠાકોરજી બિરાજમાન હોય સિંહાસનમાં, તો પ્રવેશ દ્વારમાં પગથિયા ચડવા, દરવાજામાં પ્રવેશ કરવો એ પૂર્વ શરત છે કે નહીં ભગવાન સુધી પહોંચવા માટે? કોઈ વ્યક્તિ એમ ઇનકાર કરે કે હું ભગવાન સાથે નિકટતાનો સંબંધ કેળવી લઈશ, ત્યાં પહોંચી જઈશ, પણ પગથિયે પગ દઉં, દરવાજામાં પ્રવેશ લઉં, શક્ય છે? એટલે શ્રીભાષ્યની અંદર પણ પહેલાં પૂર્વ મીમાંસા અને ત્યાર પછી ઉત્તર મીમાંસાનું પ્રતિપાદન કર્યું. પૂર્વ મીમાંસાની અંદર બધા જ પ્રકારના કર્મકાંડ અને ક્રિયાકલાપો વિધિ વિધાનોનું નિરૂપણ કર્યું છે. એક પ્રકારની આપણને યોગ્યતા આપે, પાત્રતા આપે, અને એવી પાત્રતા મળ્યા પછી જ પરમાત્માની ઉપાસના ભક્તિ, બ્રહ્મ સાક્ષાત્કાર, બ્રહ્મની ઉપાસના ભક્તિ એની રીત એ બધું જ આવે છે. સૂક્ષ્મ સંબંધ છે અને બીજો સ્થૂળ સંબંધ છે. ભગવાનના નિશ્ચયની અંદર મન બુદ્ધિ અંતઃકરણની અંદર આ નિશ્ચયની પ્રક્રિયા થાય છે. એટલે સૂક્ષ્મ સંબંધને જાળવવા માટેની મહારાજે વાત કરી છે અને એમાં વિક્ષેપ કેવી રીતે થાય છે એની મહારાજે સમજણ આપી છે. સવિકલ્પ અને નિર્વિકલ્પ. કલ્પ એટલે દેહ ભાવ, સ એટલે સાથે, નિર્વિકલ્પ એટલે કલ્પ રહિત, એટલે દેહ ભાવ રહિત. દેહ ભાવે સહિત એટલે સવિકલ્પ. દેહ ભાવથી પર થઈ આત્મભાવે ભગવાન સાથેનો સંબંધ બાંધવો નિર્વિકલ્પ. સવિકલ્પ અને નિર્વિકલ્પ એ બે નિશ્ચય દેહભાવ અને આત્મભાવને આધારે એ બેના વિભાગ પડ્યા છે. એ બંનેમાં પાછા ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ ભેદ જે પડ્યા એ સાધકની અંદર રહેલા મહિમાની ઓછા વધતી માત્રાને આધારે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ નિશ્ચયના ભેદ પડેલા છે. દેહ અને આત્માને આધારે સવિકલ્પ અને નિર્વિકલ્પ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ શ્રદ્ધા અને મહિમાના આધારે એના ભેદ પડ્યા છે. સવિકલ્પ નિશ્ચયની અંદર મહારાજે એવું કીધું કે સાધક, ભગવાનનો ભક્ત દેહભાવયુક્ત, દેહભાવ સાથે હોવાથી તેની, સાધકની, ભક્તની દ્રષ્ટિમાં દેહભાવ પ્રધાન હોય. કેમાં પ્રધાન હોય? દ્રષ્ટિમાં. એટલે ભગવાનને જોશે તો કેવી રીતે જોશે? પોતાની જેવી દ્રષ્ટિ છે. આપણે ભગવાન કે સાધુને કેવા જોઈએ ને કેવા માનીએ? સાહેબ કહે છે જેવું છે એવું તો ન કહી દો. ભગવાન અને ભગવાનના સંત પ્રત્યે કેવો દ્રષ્ટિકોણ, કેવો અભિગમ, કેવી માનસિકતા, કેવો સંબંધ આપણને વધુ ફળદાયી બને અને વધુ નુકસાનીકારક બને કયું, એ મહારાજને સમજાવવું છે. એટલે જે સવિકલ્પ જે ભગવાનનો ભક્ત છે તો એને દેહભાવયુક્ત હોવાથી એની દૃષ્ટિમાં સહજ રીતે દેહભાવની પ્રધાનતા હોય તો ભગવાનમાં પણ એને દેહભાવની ઝાંખી થાય, એટલે મનુષ્ય ભાવની ઝાંખી થાય. આ સંબંધ છે ને એ તકલાદી છે ને તકવાદી છે. એટલે એમાં આવરદા બહુ ઝાઝી હોય નહીં. શું કામ? કારણ કે આપણે નક્કી કર્યું હોય ભગવાન હોય એ આવું જ કરે તો એ ભગવાન, અને આવું તો ભગવાન કરે જ નહીં. આ ફ્રેમ કોને બનાવી? અને એ આપણે બનાવી હોય, હંમેશા એવું કહેવાય કે સ્વસર્જન હોય ને એ બધાને બહુ પ્રિય હોય, તો આ પોતે જ ફ્રેમ બનાવી હોય એને ભગવાન તોડે તો કઠણ પડે. એક વખત પોતે માનસિકતા નક્કી કરી કે ભગવાન હોય આવું જ કરે તો મને ભગવાન માન્ય, તો હું ભગવાનને માનું, તો એ ભગવાન ખરા, નહીતર નહીં. આવી જે માન્યતા છે એ પોતાના દેહભાવને આધારે, પોતાની માનસિકતા અને પોતેની બૌદ્ધિકતાના આધારે પોતે એક ક્રિએટ કરેલી છે. અને એવી માનસિકતા એની આવરદા તો જાજી હોય નહીં. શું કામ? કારણ કે ભગવાન આપણને ગમે એવું જ કરે, આપણે કહીએ એમ જ કરે, આપણને સારું લાગે એવું કરે કે આપણું સારું થાય એવું કરે. હે, તો આપણને આપણું સારું કરતા આવડે સારું કે ભગવાનને આપણું સારું કરતા આવડે? તો આપણે ક્યાંક કહીને ભગવાન ન કરતા હોય તો એમાં આપણે ભગવાનને ગાઈડ કરાય? સીધું ગણિત તો એવું છે ને કે ભગવાન તમે આમ કરજો, તમે આમ કરજો, તમે આમ કરજો, તેનો અર્થ શું? ભગવાનને દાંત કાઢે કે નહીં? કે આ જાણતો છે ને કે મને ખબર નથી પડતી એટલે આ મને ગાઈડ કરે છે. દિન ભાવે દાસ એ પરમાત્માની અરજ કરે અને છેલ્લે એજ્યુ લાઈક, તમારા ગમતામાં જ મારું ગમતું છે, તમારા રાજીપામાં જ મારું હિત અને સુખ રહેલું છે. એ ભક્તની માન્યતા કાયમને માટે દ્રઢ હોય. ક્યારે, કેવી રીતે, કેમ, કોનું, કેટલું, કેવું કરવું, એ આખો પ્લાન પ્રોજેક્ટ એની પાસે હોય કે નહીં? સામાન્ય આ જગતની અંદર સૃષ્ટિનું સર્જન કરે તો એ સમય સમય ઉપર એનું રક્ષણ કરવું, પોષણ કરવું એની ચિંતા કરે છે કે નહીં? પછી એમાં હોય માણસ પોતે પોતાની રીતે માની લે કે હું એટલું કરું છું, મેં એટલું કર્યું, એ વાત જુદી, પણ કરે છે કોણ? સમર્થ રામદાસજી અને શિવાજી બે રસ્તે જતા હતા, દુષ્કાળના 2-3 વર્ષ ગયેલા, એટલે વાત વાતની અંદર શિવાજી ગુરુને એમ કહે કે દુષ્કાળનું વર્ષ હતું, પ્રજાના પોષણ માટે અનાજ, પાણી, ઘાસ, પશુ બધાને માટે મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, આમ કર્યું, આમ કર્યું. સમર્થ રામદાસજી બહુ મહાન હતા. રસ્તે ચાલતા જતા હતા અને આ બધી વાર્તાલાપ ચાલે ને એ બધી સાંભળી અને સમર્થ હોય ને એ શિષ્યોના અંતરના અહમની બદબૂને પણ ઓળખી જાય, બધું સહન કરે પણ આવું તો સહન ન કરે. પોતાની પાસે રહેનારો હોય ને એનામાં આવું હોય તો એ ખામી કોની? પોતાની ખામી ગણી નહીં, એને શુદ્ધ કરવો એ તો ગુરુનું કર્તવ્ય છે. રસ્તે ચાલતા કાળમિંદ પથ્થરની એક શિલા હતી ને એને લાત મારી તો ઉપરથી શિલા અડધી તૂટી ગઈ. અંદર ખાડામાં એક ડેડકી બેઠી હતી. રામદાસજી ગુરુએ એવું કીધું કે શિવા, દુષ્કાળના વર્ષમાં મેં આટલા લોકોને અનાજ આપ્યું, મેં આ પાણીની વ્યવસ્થા કરી, ઘાસની વ્યવસ્થા કરી, એટલું આ કર્યું, મેં આને એટલું આમ જીવાડ્યા ને એટલું, આ ડેડકીને તું જીવાડતો હતો, પાણી પાવા તું આવ્યો હતો. આટલી વાત કરીને ત્યાં શિવાજીની આંખ ઉઘડી ગઈ. મેં કર્યું, મેં કર્યું, શું કરે છે, કરવા વાળો કોણ છે? ભગવાન આ જગતનું સર્જન કરે છે તો એનું રક્ષણ અને પોષણ કરવાની પણ એ ચિંતા કરે જ છે. તો જગતનું કરે તો પોતાનો જે થઈને જોવે એનું ન કરે, કેમ લાગે છે? એનું તો પહેલા કરે, અતિ દયાળુ છે. ભગવાન સાથેના સંબંધની અંદર ભગવાનના ભક્તને અતિ પ્રિય ભક્ત છે, એથી વિશેષ બીજા કોઈ નથી. પણ દેહભાવ સાથે જો ભગવાન સાથેનો સંબંધ જોડ્યો હોય તો એમાં વિક્ષેપ થવાની, તૂટવાની સંભાવનાઓ વિશેષ કરીને છે. નિર્વિકલ્પ નિશ્ચય જો ભગવાનનો થયેલો હોય તો એમાં આ પ્રકારની કોઈ તૂટવાની સંભાવના છે જ નહીં. ઉત્તમ સવિકલ્પ નિશ્ચય અને નિર્વિકલ્પ નિશ્ચય એમાં પાછા ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ ત્રણ ભેદ છે. આ ત્રણેય ભેદમાં વિશેષ કરીને મહિમાના વધારા અને ઘટાડાના આધારે એ ત્રણ ભેદનું નિરૂપણ થયેલું છે. સવિકલ્પ નિશ્ચયની અંદર પહેલો મહારાજે કનિષ્ઠ ગણાવ્યો. કનિષ્ઠ કોને કહેવાય? તો કે મનુષ્ય જેટલા કામ ક્રોધ વગેરે ભગવાનમાં હોય અને જોવે તો નિશ્ચય રહે. નિશ્ચય રહે એટલે એનો અર્થ શું? કે આપણે ભગવાન સાથે બાંધેલો ભગવાનપણાનો જે ભાવ એ ટકે, અને એથી વધારે જોઈએ તો તૂટી જાય, ભગવાન નથી એવું થઈ જાય, એવો ભાવ છે એ તૂટી જાય. એથી વધારે દેખાય તો એમ સમજે કે આ ભગવાન છે પણ આમ છે. મધ્યમ સવિકલ્પ નિશ્ચયની અંદર મહારાજ એવું કીધું કે જ્યારે સામાન્ય માણસ કરતાં બમણા દોષ દેખાય કામ ક્રોધ વગેરે તો પણ નિશ્ચય તૂટે નહીં, મનુષ્ય કરતાં બમણા જોવે તો. અને ઉત્તમ સવિકલ્પ નિશ્ચયની અંદર માણસ કરતાં અમર્યાદ દોષો ભગવાન આચરે એનું અનુસરણ કરે છતાં પણ નિશ્ચય જાય નહીં. શું કારણથી? તો મહારાજે એનું કારણ બતાવ્યું કે એવો જે ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળો જે ભગવાનનો ભક્ત છે એમ માને છે કે ભગવાન છે એ સર્વ કરતા હર્તા છે, માટે એ ભોગતા છે. જે કરે એ ભોગવે. સામાન્ય રીતે સાંસારિક જગતના દ્રષ્ટાંત તરીકે જોઈએ તો એક સામાન્ય ગ્રહસ્થ રહેતા હોય અને બાજુમાં એક સુખી શ્રીમંત રહેતા હોય, પાડોશમાં જ હોય પણ એની પાસે ધન સંપત્તિ વૈભવ બંગલો ગાડીઓ ખાવા પીવાનું રહેણી કેણી એ બધું જ શ્રેષ્ઠ પ્રકારના એ ભોગ ભોગવતા હોય તો સજ્જન અને ડાયા માણસો હોય તો એ એમ વિચાર કરે કે ભાઈ એણે મહેનત કરી છે, એણે કમાણી કરી છે, એના ભાગનું નસીબનું છે, એને એ મળ્યું છે તો એને એને ભોગવવાનો અધિકાર છે. સામાન્ય ડાયો માણસ હોય તો શું વિચારે કે ભાઈ એણે કર્યું છે, એની મહેનતનું ફળ છે અને એના નસીબ હશે એટલે એને મળ્યું છે તો એ ભોગવે છે. પોતે કર્યું છે તો એ ભોગવે છે ને, એમ ભગવાનનો ભક્ત છે એ એવી રીતે વિચારે કે ભગવાન સર્વ કરતા હર્તા છે તો એ ભોગતા પણ છે, એણે કર્યું છે તો એ બધું જ એનું છે તો એ ભોગવી શકે. એમાં આપણે કંઈ બીજી કલ્પના કે વિચાર કરવાની એને કંઈ બાદ નથી, એને કંઈ જરૂર નથી આપણે એવું વિચારવાની, એમ માને છે. ભગવાનના ભક્તને ભગવાનમાં બમણા દોષ દેખે તો પણ મહિમા સમજીને ભગવાનના ભક્ત જે આવા હોય ઉત્તમ ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળા તો એની બુદ્ધિમાં આવી પ્રકારની ભગવાનની ચેષ્ટાઓ ક્રિયાઓ એની બુદ્ધિમાં આ બધાય દોષો પચી જાય. શરીરમાં ખાધેલો ખોરાક પચે નહીં તો બીમારીનું કારણ, ભગવાનના માર્ગમાં ભગવાનની મનુષ્ય કરતાં પણ નીચી ક્રિયાઓનું અનુસરણ જો બુદ્ધિમાં પચે નહીં તો અધ્યાત્મમાં રોગનું કારણ. ભગવાન અને ભગવાનના સંત અને ભક્ત એમાં નિશ્ચય એ શું અપેક્ષા રાખે છે? આપણે મનગણંત માન્યતાઓ નક્કી કરી હોય ને એથી વિરુદ્ધનું આપણને દર્શન વર્તન દેખાય તોય આપણી બુદ્ધિમાં એ પચી જાય ને તોય નિશ્ચય પાકો. જો એનો અપચો રહેતો હોય, અપચો એટલે શું? એના પ્રત્યે અણગમો, અનાદર, શંકા કુશંકા, બાહ્ય લૌકિક વ્યવહાર ખાલી, પણ આધ્યાત્મિક તંતુ સંબંધ એની સાથે જળવાય નહીં. એટલે જ પહેલાં બે વાત કરીને કે નિશ્ચયની પ્રક્રિયા એ સૂક્ષ્મ પ્રક્રિયા છે, સ્થૂળ એ વાત જુદી છે. આપણા અધ્યાત્મ જીવનને સમૃદ્ધ ન થવા દેવામાં કયા પરિબળો કામ કરે છે? બુદ્ધિમાં ભગવાન કે ભગવાનના એવા એકાંતિક સંત અને ભક્ત એની કંઈક દૈહિક સ્વાભાવિક પ્રકૃતિ ક્રિયાઓ વ્યવહાર વાણી વર્તન એ આપણને પચે નહીં અને એનો અપચો ને અણગમો રહે તો એટલું ખોટ કોને છે? એ ખોટની નિવૃત્તિ માટે ભગવાન અને ભગવાનના ભક્ત અને સંત સાથેના સંબંધને સાબૂત રાખવા માટે મહારાજે આ નિશ્ચયના ભેદ બતાવ્યા છે કે કોનો સંબંધ કાયમને માટે અખંડ રહે છે, અવિચળ રહે છે, ગમે એવા વિપરીત દેશકાળના વાવાઝોડા અને ઝંઝાવાતોની વચ્ચે પણ આ સંબંધ કાયમને માટે ટકી રહી એના માટેની પ્રક્રિયા આ છે. અને દેશકાળે તૂટી જાય, બદલી જાય, નાશ પામી જાય એના માટેની પ્રક્રિયા આ છે. સામાન્ય રીતે અધ્યાત્મ શબ્દો દ્વારા મહારાજે આ વચનામૃતની અંદર ઉદ્બોધન કર્યું છે એટલે વાંચતા થોડું અઘરું અને થોડું ડિફિકલ્ટ લાગે, પણ ભાવાર્થ છે એ અતિ મૂલ્યવાન છે, કિંમતી છે, મહત્વનો છે. આવી રીતે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકાર મહારાજે બંનેના કીધા છે. નિર્વિકલ્પ નિશ્ચયની અંદર કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચય મહારાજે કોને કીધો? તો એમાં ભેદ શું છે? તો મહારાજ એવું કીધું કે નિર્વિકલ્પ નિશ્ચયની અંદર કેન્દ્ર સ્થાને બ્રહ્મ ભાવ છે, સવિકલ્પ નિશ્ચયની અંદર કેન્દ્ર સ્થાને દેહ ભાવ છે. પોતે દોષથી નિર્લેપ રહેતા શીખ્યો છે એથી ભગવાનના પ્રતાપે કરીને ભગવાનનો મહિમા સમજીને અતિ નિર્લેપ ભગવાનને સમજે છે, જે નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવાનનો ભક્ત છે એ. એમાં કનિષ્ઠ પ્રકાર કીધો છે પહેલો. બે ભેદ મુખ્ય જોઈએ. એક ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળો, અને અહીંયા મહારાજે કીધું એ કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો. બે નજીક બોલાનું છેલ્લું, આનું પહેલું, સમજાય છે ને? થોડુંક બે નજીક નજીકના છે, છતાંય મહારાજે એકને નિર્વિકલ્પમાં કેમ લીધા અને એકને સવિકલ્પમાં, અને અહીંયા નિર્વિકલ્પમાં પાછા કનિષ્ઠ કેટેગરીમાં અને પહેલાંને સવિકલ્પમાં ઉત્તમ કેટેગરીમાં લીધા? પણ બેયનામાં ભેદ શું છે? તો કે ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળો જે ભગવાનનો ભક્ત છે એ ભગવાનનો મહિમા તો ખૂબ સમજે છે, એમાં કોઈ ખામી નથી. સૃષ્ટિના કરતા હર્તા ભગવાન છે એવી માન્યતા પણ એની દ્રઢ છે અને સાચી છે. પણ ભેદ એટલે પડ્યો કે દેહની ભૂમિકા હોવાથી એમની બુદ્ધિમાં, એમની સમજણમાં એમ રહે છે કે ભગવાન છે એ વિષય ભોગવે છે, સવિકલ્પ. ખાલી ભગવાન છે એ વિષય ભોગવે છે, અને આવું જે સ્ટેટમેન્ટ આવ્યું એ સવિકલ્પની કેટેગરીમાં એને લઈ ગયા, અને એ આવવાના કારણમાં એની બુદ્ધિમાં અને જીવનમાં રહેલા દેહભાવનું કેન્દ્ર સ્થાન હોવાથી આ પરિણામ આવ્યું, આવું સ્ટેટમેન્ટ આવ્યું કે ભગવાન છે એ વિષયને ભોગવે છે. કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો જે ભગવાનનો ભક્ત છે તો એ ભક્ત એવું માને છે કે ભગવાનમાં વિષય દ્રષ્ટિ સહેજ નહીં. ભગવાનને વિષય હું? ભગવાનને કોઈ વિષય હોય? માયાના જીવ હોય એને હોય, બાકી ભગવાનને તો કાંઈ વિષય જેવું. મહારાજ કે અમે તો કોઈ વસ્તુ પદાર્થને વખાણીએ છીએ કે કું વખાણીએ છીએ, શું કીધું? એ તો સામેના ભક્તને રાજી કરવા સાટું. ધન સંપત્તિ ને બધું મહારાજ કે જોરાવરીએ આવે તોય પગે કરીને ઠેલી દે, લ્યો એમાં ભગવાનને વિષય શું હોય? એટલે ભક્તને નિર્વિકલ્પ કનિષ્ઠ નિશ્ચયમાં ભક્તને ભગવાનમાં વિષયની દ્રષ્ટિ જ હોતી નથી. ભગવાનને આકાશની પેઠે નિર્લેપ માને છે. ઇન્દ્રિયો અંતઃકરણથી પર ભગવાનને સમજવા એટલે નિરાકાર ભગવાનની ઉપાસના ભક્તિમાં ન જવાય, એટલે વિશેષ કરીને એનું પ્રતિપાદન ક્યાંય કરવામાં આવેલું નથી. પણ ભગવાનને આ બધાથી રહિત, ટૂંકમાં જગતના જીવના જે ભાવ હોય એ બધા જ ભાવથી ભગવાન પર છે, એટલે ભગવાનમાં કોઈ વિષય જેવું છે જ નહીં. આકાશની જેમ નિર્લેપ માને ભગવાનનો ભક્ત જે કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો હોય તે. કેવી રીતે? તો કે જેમ સોનું હોય અને બીજી ધાતુ છે તો એ બેમાં જેમ ભેદ છે, કાળે કરીને અન્ય ધાતુ એ ધૂળમાં ધૂળ જેવી થઈ જાય અને સોનું હોય તો એ રતિવા વધે, ચમક આવે. સામાન્ય લોખંડ વગેરે ધાતુના ટુકડા હોય તો એ તો કટાય અને ધૂળ ભેળા ધૂળ થઈ જાય, પણ સ્ટેનલેસ સ્ટીલ હોય એમાં ક્યાંક ગ્રેડ આવે છે ને અમુક પ્રકારનો, તો એ કાટે જ નહીં. 402 કે જે આવતું હોય. તો અન્ય ધાતુ છે અને સ્ટેનલેસ સ્ટીલ છે તો અન્ય ધાતુ કાટી જાય છે, પણ આ સ્ટેનલેસ સ્ટીલ તો કાટતું નથી. પણ તોય સ્ટેનલેસ સ્ટીલ એ સ્ટેનલેસ સ્ટીલ જ છે, એ હોનું ન થાય, સમજાય છે? સોનું એ સોનું જ અને સ્ટીલ એ સ્ટીલ. એમ ઉત્તમ કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો જે ભગવાનનો ભક્ત છે એ ભગવાનને આ બધાથી જુદા જ જાણે છે કે આની જેવી જાત બીજાની છે જ નહીં, એની ચમક જ નોખી છે. માયાની અંદર આવે ને તો ભગવાનનું અમુકનું ભગવાનપણું છે એ વધારે ઉર્વરિત થાય. એટલે ભગવાનના ભક્ત છે એ આવી રીતે ભગવાનને જાણે છે. નિર્વિકલ્પ કક્ષામાં ભગવાનના ભક્ત જેમ જેમ ભગવાનની ઉપાસના ભક્તિ કરતા જાય છે એમ એમ એની દ્રષ્ટિ સૂક્ષ્મ થતી જાય છે, અને જેમ જેમ દ્રષ્ટિ સૂક્ષ્મ થતી જાય એમ એમ ભગવાનનો મહિમા અપાર ને અપાર સમજતા જાય છે, અને જેમ જેમ ભગવાનનો મહિમા વિશેષ સમજાતો જાય એમ એમ ભક્તની શક્તિ અને સામર્થ્ય વિશેષ વધતા જાય છે. ભગવાન સાથે જેમ જેમ સામર્થ્ય અને શક્તિ વધે એમ ભગવાન પ્રત્યેનો સ્વામી સેવક ભાવ છે એ વધારે દ્રઢ થતો જાય છે. આપણને ભગવાનની મહિમા, ભક્તિ અને સાચી ઓળખાણ થઈ એનું અંતિમ પેરામીટર કયું? ભગવાન અને ભગવાનના સંત અને ભક્ત પ્રત્યે મહિમા, બુદ્ધિ અને સ્વામી સેવક ભાવ વધતો જાય. અટંટપણું નહીં તો ક્યાંક અવળું ચડ્યું એમ માનવું, સત્સંગ અવળો ચડ્યો એમ માનવો. મહારાજે એ કીધું કે જેમ જેમ ભગવાનનો ભક્ત ભગવાનનો મહિમા સમજતો જાય એમ એમ એનામાં વિશેષ ને વિશેષ સામર્થ્ય અને શક્તિ ઐશ્વર્ય ભગવાનનું આવતું જાય, અને જેમ જેમ ઐશ્વર્ય અને સામર્થ્ય વધતું જાય તેમ તેમ એનો સ્વામી સેવક ભાવ દ્રઢ થતો જાય. સતત એને એવું ફીલ થાય કે હું તો ભગવાનનો દાસ છું, સેવક છું. એને ઐશ્વર્ય સામર્થ્ય હોય એની નોંધ ન હોય, એ તો ભગવાનના સંબંધથી એને પ્રોવાઈડ થયેલું છે. પણ વિશેષ આ બધી શક્તિ સામર્થ્ય ઐશ્વર્ય એ વધુ એને વિનમ્ર દાસ અને સેવક બનાવે. હા, એવું ભગવાન છે એ તો અપારને અપાર જ છે, બધાને આપે છે, છતાંય કેટલું ભગવાનમાં છે એમ માની અને વધારે ભગવાનનો મહિમા સમજી અને વિશેષ ભગવાનની સેવા ભક્તિમાં જોડાય. મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો જે ભગવાનનો ભક્ત છે તો એમાં મહારાજે લક્ષણ એવું બતાવ્યું કે શ્વેત દ્વીપને વિશે રહ્યા જે નિરન મુક્ત તેના જેવો થઈને વાસુદેવની ઉપાસના ભક્તિ કરે છે. કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયની અંદર અને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયમાં થોડોક ભેદ શું આવ્યો? ભગવાનના ભક્ત છે નિર્વિકલ્પ નિશ્ચયવાળા કનિષ્ઠમાં, તો એ ભગવાનને બ્રહ્મરૂપ માને છે, પોતાને બ્રહ્મરૂપ માને છે, પણ છતાંય કંઈક અંશે ભગવાનમાં અમુક પ્રકારની માન્યતાઓ એ પ્રકારની છે, લક્ષણો વગેરે ઊંડાણપૂર્વક જોતા. અને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળામાં મહારાજ સીધું શ્વેત દ્વીપના મુક્તોની કેટેગરીમાં, છડ ઉર્મીથી રહિત, ભૂખ તરસ નિદ્રા હર્ષ શોક જરા મૃત્યુ આ છ ભાવથી પર. એટલે એનો અર્થ સીધો કે દેહ ભાવનું એનાથી પર ઉઠી ગયા હોય પણ એની પ્રક્રિયામાં પણ એને એનું અનુસંધાન ના હોય, એમ કે ભૂખ લાગી છે કે નથી લાગી, સૂવું છે કે નથી સૂવું, એ પણ એને ખબર ના હોય. એટલે વધારેમાં વધારે દ્રઢ કેમ આત્મભાવ આમાં થયો? પેલા નિર્વિકલ્પ કનિષ્ઠ નિશ્ચયવાળા કરતાં પણ મધ્યમ કનિષ્ઠ નિશ્ચયવાળો છે. તો એ મહારાજે શ્વેત દ્વીપના મુક્તોનું દ્રષ્ટાંત આપ્યું. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા જે ભગવાનના ભક્ત છે એના માટે મહારાજે એવું કીધું કે અનંત કોટી બ્રહ્માંડના બ્રહ્માંડો અક્ષરના એક રોમ કૂપ, એટલે રોમ રૂવાડાના ખાડો છિદ્ર, એક રોમ કૂપની અંદર અણુની પેઠે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે એવું જે અક્ષરધામ, તેની સમતાને પામીને એટલે કે અક્ષરરૂપ થઈને ભગવાનને સર્વોપરી સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ માનીને એ ભગવાનની જે ઉપાસના ભક્તિ કરે છે એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવાનનો ભક્ત છે. અક્ષરનો આવો મહિમા સમજે અને પોતાને બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મની આરાધના એકાંતિક ભાવે કરે કે આ એ ભગવાન એનો હું છું અને એ મારા છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા ને કે જે કોઈ અક્ષરધામમાં ભગવાન પરમ તત્વ નારાયણ બિરાજમાન છે એ જ આ મને મળ્યા એ છે કે જેનું હું નિત્ય દર્શન કરું છું, ભજન કરું છું, પ્રાર્થના કરું છું, ઉપાસના ભક્તિ કરું છું, એ અને આ અને એનો સંબંધ મને થયો છે. કેવડી મોટી પ્રાપ્તિ છે એમ. અને આવો જ્યારે મહિમા હૃદયમાં દ્રઢ થાય પછી અંતરમાં ઓછું અધૂરું રાંકાપણું રહે. આલસી ઘાસી હતા મુસ્લિમ હતા, જૂના સમયની અંદર ઘાણો ચલાવે, તેલ કાઢવાનું પેલું હોય ને ઘાણી, તો બળદ ચાલતો હોય ને પોતા ઓલા ઉપર બેઠા હોય, પણ બેઠા બેઠા બળદ એનું કામ કરે ને તેલ નીકળવાનું, બધું ચાલતું હોય, પણ મસ્તીમાં ભગવાનના કીર્તનો ગાયા કરે. પેલા આવ્યા હોય ને તેલ કઢાવવા, એલા કહે આલચે એલા હું તું આ, પણ આ મસ્તીમાં, અરે પણ કે મને રાંક ને રતન મળ્યું તો આવી મોજમાં જ વહુ ને, કે શું કહેતા, રાંક ને રતન મળ્યું એમ. એની મસ્તી પછી એ પ્રકારની. એક વખત ભગવાનનો મહિમા એવો સમજાયો એટલે સહજ રીતે એની મસ્તી કોઈ અનોખી છે. આવી રીતે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા જે ભગવાનના ભક્ત છે એ ભગવાનની આવી રીતે ઉપાસના ભક્તિ કરે છે. આવી રીતે નિશ્ચયમાં બ્રહ્મરૂપની ભાવના ત્રણેયમાં છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયમાં. પણ જેમ જેમ ભગવાનના ભક્તની સામર્થ્ય વધતી જાય તેમ તેમ એની કક્ષા ઊંચી થતી જાય. અને આ બધી જ સ્થિતિ ઊંચી થવાના કારણમાં પણ વિશેષ કરીને સૂક્ષ્મ ભાવનો ત્યાગ, સ્થૂળ ભાવના વિષયો કરતાં પણ નિર્વિકલ્પ નિશ્ચયની અંદર સૂક્ષ્મ કેટલીક ભાવનાઓ જે છે ને એ વિક્ષેપનું કારણ બને છે. સ્થૂળ વિષયો એ બાહ્ય જગતના છે અને સૂક્ષ્મ ભાવનાઓ છે એ આંતરજીવનની છે. નિર્વિકલ્પ નિશ્ચયની પ્રક્રિયામાં સૂક્ષ્મ ભાવો કેટલાક, એમાંય ખાસ કરીને વિષય બે પ્રકારના છે, એક સ્થૂળ છે અને બીજા સૂક્ષ્મ છે. સવિકલ્પ નિશ્ચયમાં સ્થૂળ વિષયો એ વિક્ષેપનું કારણ બને છે અને ઉત્તમ નિર્વિકલ્પ સવિ મધ્યમ કે કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયમાં સૂક્ષ્મ વિષયો છે એ વિક્ષેપ કરવાનું કારણ મુખ્યપણે માનવામાં આવેલ છે. સ્થૂળ પંચ વિષય છે એનો તો બાહ્ય જગતની અંદર બહુ દેખાય એવું હોય એટલે લોકો નોંધ લે, ત્યાગ કરે, ઓલું કરે એમ, પણ સૂક્ષ્મ હોય એ બહુ દેખાતા ન હોય એટલે આપણે ઢાંકી ઢબૂરીને રાખીએ. પણ એ નિર્વિકલ્પ નિશ્ચયમાં નડતરનું કારણ છે. પંચ વિષયને ઉલ્લંઘી અને ભક્ત ઊંચી સ્થિતિને જાય પામે એની બુદ્ધિમાં વિશેષ કરીને સૂક્ષ્મ ભાવને છોડવા માટે ખાસ કરીને સત્તા, પ્રતિષ્ઠા, સન્માન, ઐશ્વર્ય એનું સૂક્ષ્મ આંતર હૃદયમાં મહત્વ, એની કામનાઓ, એની ઈચ્છાઓ, મને બધા પૂછે, મને માને, મને આદર આપે, હું જે છું એની નોંધ લે, આ છે ને એ સૂક્ષ્મ વિષય છે. બાહ્ય જે સ્થૂળ વિષય છે એ સવિકલ્પની પ્રક્રિયામાં વિક્ષેપનું કારણ બને છે અને આ બધી ઈચ્છાઓ છે એ સૂક્ષ્મ એ નિર્વિકલ્પ નિશ્ચયમાં વિક્ષેપનું કારણ બને છે. ભગવાનના ભક્તે આંતર ખોજ કરી નિર્વિકલ્પ નિશ્ચયની પરિપક્વતા માટે અંતરમાં કંઈક કંઈક આવી જો ઈચ્છા રહેતી હોય તો એને નુકસાનીનું કારણ સમજી આંતર ખોજ કરી અને જો ટાળવાનું રાખે તો જરૂર મહારાજે કીધું છે એવું પરિણામ 100% મળે. સૂક્ષ્મ વિષય એ વધારે નડતરનું કારણ હોય, એમાંય ખાસ કરીને સ્થૂળ પંચ વિષય કરતાં પણ સૂક્ષ્મ એ ખૂબ ભયંકર છે. કારણ કે સાધક હોય કે ઉત્તમ ભક્તો સંતો મહંતો હોય એ લગભગ આને જ પકડી રાખતા હોય. બાહ્ય જગતના જીવ હોય એના માટે તો સ્થૂળ છે, પણ મોટા ભાગે સન્માનની ભૂમિકા ઉપર સારા થયા પછી, પાંચમાં પૂછાતા અને પૂજાતા થયા પછી આ સૂક્ષ્મ ભોગની કામનાથી પર થવું ને એ તપશ્ચર્યાની બહુ મોટી પરાકાષ્ઠા અને સાધના છે. કે આની પણ આંશિક ઈચ્છા પણ નહીં, અને આવી જ્યારે ઈચ્છા અંતરમાંથી નાબૂદ થઈ જાય ત્યારે નિર્વિકલ્પ નિશ્ચય થવામાં કાંઈ કચાશ રહી નહીં, બાકી ન રહે. ગોપાળાનંદ સ્વામીએ ત્રીજા પ્રકરણની 31મી વાતમાં એવું લખ્યું છે કે બદ્રિકાશ્રમના મુક્ત એ કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળા છે, જ્યારે અક્ષરધામના મુક્તો છે એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા છે. કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળાને ક્યારેક દેશકાળની વિષમતાએ કરીને વૈરાટ પુરુષને સંકર્ષણની મોટાઈ ઐશ્વર્ય જોઈ અમને તેમાં એને મહત્વ બુદ્ધિ મનાઈ જાય છે. જોયું, આવું મહત્વ સમજાય છે કે આવું આપણી પાસે હોવું જોઈએ. આમ આપણું ભગત થઈ ગયા પછી પણ ઉત્પત્તિ નહીં કારણ સંકર્ષણ અને વૈરાટ પુરુષ તો એને કઈ કેટેગરીમાં ગણ્યા? કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયમાં. કારણ કે એને આવું કોક લીડરશીપની કંઈક અંશે કામના પડેલી છે એટલે એને કનિષ્ઠમાં ગણ્યા. ભગવાનનો મહિમા સમજીને પછી એ પ્રકારના ઘાટને એ ટાળે છે, પરંતુ અવ્યક્ત અને અગોચર જે વિષયના રાગ પીડ્યા છે એનું મહત્વ આવા સ્ટેટમેન્ટથી પુરવાર થાય કે આપણે સંકર્ષણ જેવા થઈ અથવા તો વૈરાટ પુરુષ જેવા થઈ તો એની નિશ્ચયની પ્રક્રિયાને રૂંધવાનું કામ કરે છે. મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા જે મહાપુરુષો જે હોય છે ભક્ત, તો એ મહાપુરુષના ઐશ્વર્યને જોઈને પણ એને મમત્વ બુદ્ધિ થાય છે. મહાપુરુષનું ઐશ્વર્ય કે એથી પણ ઉપર એમ. અને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા જે ભગવાનના ભક્ત છે એ તો એકમાત્ર શ્રીજી મહારાજના સ્વરૂપ સિવાય એવા જે ભગવાનના ભક્ત છે એનું મન ક્યાંય પણ અટકે જ નહીં, તો એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા અક્ષરધામના મુક્ત જાણવા. એક પુરુષ ઉભો થયો સર્વે સવિકલ્પ ગણાય. એટલે સૂક્ષ્મ ભોગ કંઈક સત્તા ઐશ્વર્ય સામર્થ્ય પદ પ્રતિષ્ઠા પોતાનું મહત્વ એવો જે અભિગમ અને આંતરિક વલણ એ નિર્વિકલ્પ નિશ્ચયમાં વિક્ષેપનું કારણ છે, અને સવિકલ્પ નિશ્ચયમાં સ્થૂળ વિષયો છે એ વિક્ષેપનું કારણ છે. એનાથી જેટલા ઉપર ઉઠે એટલો આ નિશ્ચય છે એ, એટલે ભગવાન સાથેનો સંબંધ છે એ અકબંધ રહે, સાબૂત રહે, એમાં વિક્ષેપ ન થાય. પદ પ્રતિષ્ઠાની કામના હોય અને એક વખત દેનારો મળે તો ઘડીક વાર ભગવાનને કઈ બાજુ મૂકી? પછી તો એના યારે જ થઈ ને, ઘડીક વાર તો આ લાભ લેવા જોઈએ, એમ શું થઈ જાય? એટલે એટલી વાર ભગવાનને ક્યાં સાઈડમાં મૂકી? ત્યાર પછી છેલ્લો પ્રશ્ન ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યો કે આવા ભેદ શાણે કરીને છે? તો મહારાજ એવું કીધું કે પ્રથમ જ્યારે મુમુક્ષુ હોય ગુરુ પાસે આવે, દેશકાળ શુભ હોય અશુભ હોય એની અસર શિષ્યની મંદ અને તીવ્ર શ્રદ્ધા એના આધારે આ બધા ભેદ પડે છે. મહારાજ એવું કીધું કે ગુરુ શુદ્ધ શાંત, વક્તા શુદ્ધો શાંત હોય એવું કીધું. શાંત હોય એટલે અંતઃકરણના શત્રુઓનું જ્યાં શમન થઈ ગયું હોય, ઠરેલો હોય ને એ બીજાને ઠારે, કેવું ન હોય. બંબો હોય આગ ભરેલો અને એને અડે તો સ્પર્શ કર્યો અને દાજ પડી એનું કારણ શું? અંદર હતું તો બાર એનું પરિણામ મળ્યું. સમર્થ એવા સદગુરુ આંતરહૃદયના વિશુદ્ધ હોય, ભગવાન સાથેનો સંબંધ જેનો દૃઢ હોય, જગતની જીવમાં પ્રધાનતા ન હોય, એવા શુદ્ધ અને શાંત ગુરુ મળે, એમની સેવા કરે અને એ સમર્થ ગુરુ થકી સારા દેશકાળ વગેરેનું સેવન કરી, તો મહારાજે એવું કીધું કે જરૂર એ કનિષ્ઠ નિશ્ચયવાળો હોય તો પણ એ ઉત્તમ થાય છે અને સારો થાય છે, બદલી શકે છે. અને એ ઉત્તમ કનિષ્ઠ હોય પણ ઉત્તમ થવું હોય તો એના માટે પણ મહારાજે એવું કીધું કે એક તો શ્રદ્ધા વિશેષ કરીને રાખે, બીજું સમર્થ એવા સાચા સદગુરુ એનું નિત્ય સેવન કરે અને સારા દેશકાળા એનું સેવન કરે. આ ત્રણને મુખ્ય રાખે તો કનિષ્ઠ હોય તો એ પણ ઉત્તમ થાય છે, શ્રેષ્ઠ થાય છે. મહારાજે આ વચનામૃતની અંદર ભગવાન સાથેનો સંબંધ, એનો વિક્ષેપ કરનારા પરિબળો ક્યાં ક્યાં છે અને ભગવાન સાથેના સંબંધને કાયમને માટે પરમેનન્ટ સાબુત રાખનારા પરિબળો ક્યાં ક્યાં છે, કનિષ્ઠ નિશ્ચય હોય તો એને ઉત્તમ નિશ્ચય કરવા માટે શું કરવું જોઈએ, એનું સુંદર આમાં નિરૂપણ કર્યું છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આપણને આવા ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની સમજણ અને શક્તિ, એ માર્ગે ચાલવાનું બળ અર્પણ કરે. એટલી વાત સાથે આ વચનામૃતને પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની આરતી ત્યાં પ્રાર્થના.